શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચોથો સ્કંદ. અધ્રુવાય કૃતો યત્નો ધ્રુવાય પરિકલ્પિતઃ ધ્રુવસ્ય યત પ્રસાદેન વાસુદેવમ નતો અસ્મિ તમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચોથો સ્કંદ પહેલો અધ્યાય. સ્વયંભૂ મનુની પુત્રીઓના વંશનું વર્ણન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, સ્વયંભૂ મનુના મહારાણી સતરૂપાની કુખે પ્રિયવત અને ઉતાનપાદ એ બે પુત્રો ઉપરાંત ત્રણ પુત્રીઓ પણ જન્મી હતી. તેઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે વિખ્યાત હતી. મહારાજ મનુએ મહારાણી સતરૂપાની અનુમતિથી આકુતિના લગ્ન, આકુતિને ભાઈઓ હોવા છતાં પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ પ્રજાપતિ સાથે કર્યા. પુત્રિકા ધર્મ અનુસાર કરવામાં આવતા લગ્નમાં એવી શરત હોય છે કે પુત્રીને જે પહેલો પુત્ર જન્મે તેને તે પુત્રીના પિતા લઈ લેશે. ભગવાનના અનન્ય ચિંતનને કારણે પ્રજાપતિ રુચિ બ્રહ્મતેજથી સંપન્ન હતા. તેમણે આકૃતિના ગર્ભથી પુરુષ અને સ્ત્રીનું એક યુગલ ઉત્પન્ન કર્યું. તેમાં જે પુરુષ હતો તે યજ્ઞ સ્વરૂપ ધારી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય અળગા નહીં રહેનારા શ્રી લક્ષ્મીજીના અંશ સ્વરૂપા દક્ષિણા હતી. પોતાની પુત્રી આકૃતિના તે પરમ તેજસ્વી પુત્રને મનુ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેર લઈ આવ્યા અને દક્ષિણાને રુચિ પ્રજાપતિએ પોતાની પાસે રાખી. દક્ષિણા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે તેણે યજ્ઞ ભગવાનને જ પતિ તરીકે મેળવવાની ઈચ્છા કરી. તેથી ભગવાને યજ્ઞ પુરુષે તેની સાથે લગ્ન કર્યા. આથી દક્ષિણાને ઘણો સંતોષ થયો. ભગવાને પ્રસન્ન થઈને તેનાથી 12 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ છે તોષ, પ્રતોપ, સંતોષ, ભદ્ર, શાંતિ, એડસ્પતિ, ઇધ્મ, કવિ, વિભુ, સ્વઃ, સુદેવ અને રોચન. આ બધા જ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતાઓ થયા. તે મન્વંતરમાં મરીચ વગેરે સપ્તઋષિઓ હતા. ભગવાન યજ્ઞ જ દેવતાઓના અધીશ્વર ઇન્દ્ર હતા અને મહાપ્રભાવશાળી પ્રિયતમ તેમજ ઉતાનપાદ મનુપુત્રો હતા. તે મન્વંતર તે બંનેના જ પુત્રો દોહિત્રોના વંશથી છવાઈ ગયો. પ્રિય વિદુરજી, મનુએ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કદર્મજી સાથે પરણાવી હતી. તેના વિશેની લગભગ બધી વાતો તમે મારી પાસેથી સાંભળી ચૂક્યા છો. ભગવાન મનુએ પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા હતા. તેની વિશાળ વંશ પરંપરા તો સમગ્ર ત્રિલોકમાં ફેલાયેલી છે. હું કદર્મજીની 9 પુત્રીઓનું કે જેમને 9 બ્રહ્મર્ષિઓ સાથે પરણાવવામાં આવી હતી તેમનું વર્ણન અગાઉ કરી જ ચૂક્યો છું. હવે તેમની વંશ પરંપરાનું વર્ણન કરું છું, તે સાંભળો. મરીચી ઋષિની પત્ની કદર્મજીની પુત્રી કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયા, જેમના વંશથી આ સઘળું જગત ભરેલું છે. હે પરંતપ શત્રુતાપન વિદુરજી, પૂર્ણિમાને વિરજ અને વિશ્વગ નામના બે પુત્રો તથા દેવકુલ્યા નામે એક પુત્રી થયા. એ જ પુત્રી બીજા જન્મમાં શ્રી હરિના ચરણોના પ્રક્ષાલનથી દેવનંદી ગંગા રૂપે પ્રગટ થઈ. અત્રિની પત્ની અનસુયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના ત્રણ પરમ યશસ્વી પુત્રો થયા. તેઓ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા. વિદુરજીએ પૂછ્યું, ગુરુજી કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં ક્યું કાર્ય કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા આપી, ત્યારે તેઓ પોતાની સહધર્મિણી સહિત તપ કરવા માટે વૃક્ષ નામના કુળ પર્વત પર ગયા. ત્યાં પલાશ અને અશોક વૃક્ષોનું એક વિશાળ વન હતું. તેના બધા વૃક્ષો પુષ્પગુચ્છોથી લદાયેલા હતા તથા તેમાં ચારે કોર નિર્વિંધ્યા નદીના જળનો કલકલ ધ્વનિ ગુંજતો રહેતો હતો. તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ વડે ચિત્તને વશ કરીને 100 વર્ષ સુધી કેવળ વાયુનું પાન કરીને ઠંડી ગરમી વગેરે દ્વંદોની કશી જ પરવા કર્યા વગર એક જ પગે ઊભા રહ્યા. તે સમયે તેઓ મનોમન એ જ પ્રાર્થના કરતા હતા કે જે કોઈ સમસ્ત વિશ્વના ઈશ્વર છે તેમના શરણમાં હું છું. તેઓ મને પોતાના જ જેવી સંતતિ પ્રદાન કરે. ત્યારે જોઈને કે પ્રાણાયામ રૂપી ઈંધણથી પ્રજ્વલિત થયેલું અત્રિ મુનિનું તેજ તેમના મસ્તકમાંથી નીકળીને ત્રણે લોકોને તપાવી રહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે જગતપતિ તેમના આશ્રમે પધાર્યા. તે સમયે અપ્સરાઓ, મુનિઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો અને નાગલોકો આ ત્રણેય દેવોનો સુયશ ગાઈ રહ્યા હતા. તે ત્રણેયનો એક સાથે જ પ્રાદુર્ભાવ થવાથી અત્રિ મુનિનું અંતઃકરણ પ્રકાશિત થઈ ઉઠ્યું. તેમણે એક પગ પર ઉભા ઉભા જ તે દેવદેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડવત લાંબા થઈને પ્રણામ કર્યા બાદ અર્ધ્ય, પુષ્પ વગેરે પૂજા સામગ્રી હાથમાં લઈને તેમની પૂજા કરી. તે ત્રણે પોતપોતાના વાહન હંસ, ગરુડ અને ઋષભ પર આરૂઢ થયેલા હતા અને પોતાના કમંડલ, ચક્ર, ત્રિશુળ વગેરે પ્રતીકોથી સુશોભિત હતા. તેમની આંખોમાંથી કૃપા વર્ષા થઈ રહી હતી. તેમના મુખ પર મંદ સ્મિતની રેખા હતી જેમાંથી તેમની પ્રસન્નતા ઝળકી રહી હતી. તેમના તેજસ્વી અંજાઈ જઈને મુનિવરે પોતાની આંખો મીચી દીધી. તેઓ ચિત્તને તેમનામાં પરોવીને હાથ જોડીને અતિ મધુર અને સુંદર ભાવસભર વચનોમાં સર્વ લોકોમાં સૌથી મહાન તે ત્રણે દેવોની સ્તુતિ કરવા લાગ્યા. અત્રિ મુનિએ કહ્યું, હે ભગવાન, પ્રત્યેક કલ્પના આરંભમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે માયાના સત્વ વગેરે ત્રણેય ગુણોનું વિભાજન કરીને જેઓ ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમે જ છો. હું તમને પ્રણામ કરું છું. કહો મેં જેમને બોલાવ્યા હતા તેઓ તમારામાંથી ક્યાં મહાનુભાવ છે? કારણ કે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી દ્વારા કેવળ એક સુરેશ્વર ભગવાનનું જ ચિંતન કર્યું હતું. તો પછી તમે ત્રણેય અહીં પધારવાની કૃપા કેમ કરી? તમારા સુધી તો દેહધારીઓના મનની પણ ગતિ થતી નથી, તેથી મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને આનું રહસ્ય બતાવો. શ્રી મૈત્રેયજી કહે છે, સમર્થ વિદુરજી અત્રિ મુનિના વચનો સાંભળીને તે ત્રણેય દેવો હસ્યા અને તેમને સુમધુર વાણીમાં કહેવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે બ્રહ્મન, તમે સત્ય સંકલ્પ છો, તેથી તમે જેવો સંકલ્પ કર્યો હતો તેવું જ થવું જોઈએ. તેનાથી વિપરીત કેવી રીતે થઈ શકે? તમે જે જગદીશ્વરનું ધ્યાન કરતા હતા તે અમે ત્રણ જ છીએ. પ્રિય મહર્ષિ, તમારું કલ્યાણ થાઓ. તમારે ત્યાં અમારા જ અંશરૂપે ત્રણ વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુયશનો વિસ્તાર કરશે. તેમને આ પ્રમાણે મનવાચ્યું વરદાન આપીને તથા તે પતિ પત્ની વડે સમ્યકપણે પૂજિત થઈને તેમના દેખતા જ ત્રણેય સુરેશ્વરો પોતપોતાના લોકમાં સિધાવી ગયા. પછી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેતા દત્તાત્રેયજી અને મહાદેવના અંશથી દુર્વાસા ઋષિ અત્રિના પુત્રો રૂપે પ્રગટ થયા. હવે અંગિરા ઋષિના સંતાનોનું વર્ણન સાંભળો. અંગિરાના પત્ની શ્રદ્ધાએ સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિએ ચાર પુત્રીઓને જન્મ આપ્યો. એ ઉપરાંત તેમને સાક્ષાત ભગવાન ઉત્થયજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી એમ બે પુત્રો પણ થયા, કે જેઓ સ્વરોચિસ મનવંતરમાં વિખ્યાત થયા. પુલત્સ્યજીને તેમની પત્ની હવિર્ભૃથી મહર્ષિ અગસ્ત્ય અને મહાતપસ્વી વિશ્રવા એ બે પુત્રો થયા. એમાંના અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા. વિશ્રવા મુનિને ઈડવિડાના ગર્ભથી યક્ષપતિ કુબેરજી જન્મ્યા અને તેમના બીજા પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જન્મ્યા. હે મહામતી, મહર્ષિ પુલહની પરમ સાધ્વી પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ વરિયાન અને સહિષ્ણુ એ ત્રણ પુત્રો ઉત્પન્ન થયા. કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ આ ત્રણ પુત્રો. આ જ પ્રમાણે ક્રતુની પત્ની ક્રિયાએ બ્રહ્મતેજથી દેદીપ્યમાન વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓને જન્મ આપ્યો. હે પરમતપ વિદુરજી, વશિષ્ઠજીની પત્ની ઉર્જા, અરુંધતીથી ચિત્રકેતુ વગેરે 7 વિશુદ્ધ ચિત્તના બ્રહ્મર્ષિઓનો જન્મ થયો. તેમના નામ ચિત્તકેતુ, સુરોચી, વિરજા, મિત્ર, ઉલ્બણ, વસુબૃદાન અને ધુમરાન હતા. તે ઉપરાંત તેમની બીજી પત્નીથી શક્તિ વગેરે બીજા પણ કેટલાક પુત્રો થયા. અથર્વા મુનિની પત્ની ચિત્તીએ દધ્ય એટલે દધીચી નામના એક તપોનિષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યો, જેનું બીજું નામ અશ્વશિરા પણ હતું. હવે ભૃગુના વંશનું વર્ણન સાંભળો. મહાભાગ ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના બે પુત્રો તથા શ્રી લક્ષ્મીજી નામની એક ભગવત પરાયણ પુત્રી ઉત્પન્ન કર્યા. મેરુ ઋષિએ આયતિ અને નિયતિ નામની પોતાની પુત્રીઓને ક્રમશઃ ધાતા અને વિધાતાને પરણાવી તેમનાથી તેમને મૃકંડ અને પ્રાણ નામના પુત્રો થયા. તે પૈકીના મૃકંડને ત્યાં માર્કંડ્ય અને પ્રાણને ત્યાં મુનિવર વેદશિરાનો જન્મ થયો. ભૃગુજીને કવિ નામના એક પુત્ર પણ થયા, પુત્ર પણ હતા. તેમને ત્યાં ભગવાન ઉષ્ણા એટલે શુક્રાચાર્ય થયા. વેદુરજી આ બધા મુનીશ્વરોએ પણ સંતાનો ઉત્પન્ન કરીને સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આ પ્રમાણે મેં તમને કદર્મજીના દોહિત્રોના સંતાનોનું આ વર્ણન સંભળાવ્યું, જે મનુષ્ય એને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના પાપોને તત્કાળ નષ્ટ કરી દે છે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમણે સુંદર આંખોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. ભગવાન દક્ષે તેમાંથી 13 પુત્રીઓ ધર્મને, 1 અગ્નિને, 1 સમસ્ત પિતૃગણને અને 1 પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુમાંથી ઉગારનારા ભગવાન શંકરને આપી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, હી અને મૂર્તિ એ ધર્મની પત્ની હતી. એમાંની શ્રદ્ધાએ શુભ, મૈત્રીએ પ્રસાદ, દયાએ અભય, શાંતિએ સુખ, તૃષ્ટિએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેઘાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને હી એટલે કે લજ્જાએ પ્રસય વિનય નામના પુત્ર ઉત્પન્ન કર્યા. સમસ્ત ગુણોની ખાણ મૂર્તિદેવીએ નરનારાયણ ઋષિઓને જન્મ આપ્યો. તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વે આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કરી. તે સમયે લોકોના મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો બધામાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં મંગળવાદ્યો વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વ અને કિન્નરો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે તે સમયે ઘણું જ આનંદ મંગળ થયું તથા બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓ સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, જેમ આકાશમાં જાત જાતના રૂપોની કલ્પના કરી લેવામાં આવે છે તેવી જ રીતે જેમણે પોતાની માયા વડે પોતાના જ સ્વરૂપની ભીતર આ સંસારની રચના કરી છે અને પોતાને તે સ્વરૂપને પ્રકાશિત કરવા માટે અત્યારે આ ઋષિ વિગ્રહ સાથે ધર્મના ઘરમાં સ્વયં પોતાને પ્રગટ કર્યા છે તે પરમ પુરુષને અમારા નમસ્કાર છે, જેમના તત્વનું શાસ્ત્રના આધારે આપણે કેવળ અનુમાન જ કરીએ છીએ, પ્રત્યક્ષ કરવા પામતા નથી. તે જ ભગવાને સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ગરબડ ન થાય એટલા માટે સત્વગુણ થકી દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. હવે તેઓ પોતાના કરુણાસભર નેત્રોથી, કે જેઓ સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસસ્થાન એવા નિર્મળ દિવ્ય કમળને પણ નીચું જોવડાવનારા છે, તે નેત્રોથી અમારા તરફ નિહાળજો. નેત્રોથી અમારા તરફ નિહાળે. વહાલા વિદુરજી, પ્રભુની સાક્ષાત દર્શન પામીને, પ્રભુનું સાક્ષાત દર્શન પામીને દેવતાઓએ તેમને આ પ્રમાણે સ્તુતિ અને પૂજા કરી. ત્યારબાદ ભગવાન નર અને નારાયણ બંને ગંધમાદન પર્વત પર સીધા આવી ગયા. ભગવાન શ્રી હરિના અંશભૂત તે નર તે નારાયણ નર જ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળ ભૂષણ શ્રીકૃષ્ણના રૂપમાં અને તેમના જ જેવા શ્યામવર્ણ કુરુકુળ તિલક અર્જુનના રૂપમાં અવતર્યા છે. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિમાની પાવક પવમાન અને શુચિ એ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. આ ત્રણમાંથી 45 પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. એ બધા જ પોતાના ત્રણ પિતાઓ અને એક પિતામહને સાથે લઈને 49 અગ્નિ કહેવાયા. વેદમાતા વેદ જ્ઞાતા બ્રાહ્મણો વૈદિક યજ્ઞ કર્મમાં જે 49 અગ્નિઓના નામોથી જે આગ્નેય ઇષ્ટિઓ કરે છે તે આ જ છે. અગ્નિસ્વાત, બહિર્ષદ, સોમપ અને આજપ આ પિતૃઓ છે. એમનામાં સાગ્નિક પણ છે અને નિરાગ્નિક પણ છે. આ બધા પિતૃઓની પત્ની દક્ષપુત્રી સ્વધા છે. આ પિતૃઓથી સ્વધાને ધારિણી અને વયુના નામથી બે પુત્રીઓ થઈ. તે બંને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત અને બ્રહ્મજ્ઞાનની ઉપદેશક થઈ. મહાદેવની પત્ની સતી હતા. તેઓ સર્વથા પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારા હતા, પરંતુ તેમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં. કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવના વિરુદ્ધ એટલે કે પ્રતિકૂળ આચરણ કર્યું હતું. તેથી સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈને યોગ વડે પોતે જ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. ચોથા સ્કંધ અંતર્ગત વિદુર મૈત્રી સંવાદમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.